વિચાર કરો, દરેક માણસ કહે છે ખરો કે મારે આદત બદલવી છે. કોઈ કહે છે ગુસ્સો ઓછો કરવો છે, વળી કોઈ કહે છે કે સમયસર ઉઠવું છે, અને કોઈ કહે છે કે સફળ થવું છે. પણ પ્રશ્ન માત્ર એક જ છે કે તમારો વિચાર બદલાયો કે નહીં. જો મનમાં હજી પણ એવું લાગતું હોય કે મારે તો આવું જ છે, અમારું નસીબ જ છે, હું નહીં જ બદલાવું, તો આદત ક્યારેય બદલાશે નહીં. આદત એ તો વિચારનો પડછાયો છે. જ્યારે વિચાર બદલાય છે ત્યારે નિર્ણય બદલાય છે, નિર્ણય બદલાય છે ત્યારે આચરણ બદલાય છે, અને આચરણ બદલાય છે ત્યારે આખું જીવન બદલાઈ જાય છે. મિત્રો, યાદ રાખીએ, આદત બદલવા માટે જોર નહીં, વિચાર બદલવા માટે જાગૃતિ જોઈએ. વિચાર બદલો, આદત આપોઆપ બદલાઈ જશે, અને જીવન એ તો જરૂર બદલાશે.